ખાસ કહ્યું છે જે ના છે આપડે ઉદ્ધવ ભાઈ મારે તો એવું કહી દીધું વ્યાજ નથી મારે તો ભાગ્ય નથી આ તે ત્યાં છે બધું પ્રભાવજી કહી દીધું કે તે વિદ્યાર્થી ની વાણી શાસ્ત્ર માં બોલે તો એ પોઈઝન છે કે છે શું કે અને સંકેત ની વાણી વિદ્યાર્થ ના પુસ્તક માંથી વાંચે તો અમૃત છે એટલે આ પુસ્તક ને તમે એટલા માટે પ્રભાવજી કહ્યું જાતમાં જાણ્યો હોય તો ઉઘાડે તારે જરૂર નથી માથા ગુટે કરી નહીં અને ના જાણ્યો હોય તો માથા ફોડ કરી નહીં માથા ફોડ કરી નહીં એટલે ઉઘાડી જ નહીં ગરબ ના માથા ગુટતા કરો સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવા આવે છે તે જીવને બંધન છે એમાં મારું હૃદય છે કે શું કે છે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે એ બંધન છે જે બંધન છે એમાં અમારું હૃદય છે શું કેવા માંગે છે જીવન મૂર્તિ વગર જે કઈ કરવાનું છે બંધન છે એ અમારું હૃદય કે છે જીવન મૂર્તિ જે કઈ પણ કરવામાં આવે જો મોકલે જવું છે તો સજીવન મૂર્તિ ફરી કાઢ અને એમની આજ્ઞા વગર જે બી કરી એ બંધન છે કે શું એટલે સજીવન મૂર્તિ ને શોધી ને એમની આજ્ઞા વિના જે કઈ કરે છે બંધન છે આ બંધન તો આજ્ઞા જરૂરી તો ખાલી એમ અમારું હૃદય છે એટલે અમે 100% એક્સેપ્ટ કરીએ છીએ ત્યાં બંધન છે હવે સજીવન મૂર્તિ પણ કેવી એના પાસે લોકો તો એ જાણે કા લોકો કેવા છે ભગવું લુગડું પહેરીને આવે ને કે ઘોડું પહેરી આવે ત્યારે બાપજી કહી દે પછી વાઘરો હોય તો ચાલે આ લોકો છે જ એ તો છે એ પણ દેખેતું છે પણ આ તો શ્રીમદ આચાર્ય કહ્યું કે ગપુર રેટ કે નિસ્દિન જન આત્માનો ઉપયોગ છે નિસ્દિન જન આત્માનો ઉપયોગ છે નિસ્દિન કે નિરંતર સતત અને રાત્રિ દિવસ આત્માનો ઉપયોગ એટલે જે સ્વરમણતામાં નિરંતર છે એવા કોઈ હોય નિસ્દિન જન આત્મા હોય શાસ્ત્રમાં ના હોય સાંભળવાના હોય એની વાણી તે શાસ્ત્ર રૂપે હોય અલૌકિક વાણી હોય છે એ હોય અલૌકિક હા લોકી માં હોય નઈ એવી વાત શાસ્ત્ર ની શાસ્ત્ર નવા શાસ્ત્ર લખવા જેવી વાળી હોય શાસ્ત્રો પણ આવી વાળી ના હોય ના હોય અંતરંગ અંતરંગ સહાય નથી એ ગુપ્ત આચરણ છે આ દુનિયામાં કોઈ ચીજ એમને ભક્તિ ના હોય આખા વર્ણનું ગમે તે આપે એનું કામ નહીં શું કહું રમણતા વાળા પર રમણતા હોય ને પર રમણતા વાળા બધું જોઈએ છે માન મોભો મોટાઈ પદવી લક્ષ્મી એ બધું એ પર રમણતા વાળા એટલે આપને સમજાય ને આ પુસ્તક વાંચવામાં કેટલો ગુનો છે કેટલો નહીં છે હા સમજાયું વાંચવામાં ને નહીં વાંચવામાં શું ગુનો છે એ સમજાઈ ગયો સમજાય નથી સમજાય નહીં બહુ ગુનેગાર જેવી સ્થિતિમાં આવ્યો હતો દાદા વર્તન માં ના આવે તો વર્તન ને શોખ વગર હાજર ના થાય વર્તન ને શોખ વગર હાજર ના થાય અને હર્ષ ને શોખ વગર હાજર થાય અને હાથ જો ખવા ન દે તેનું નામ જ્ઞાન વર્તન એટલે આ વર્તન તમે તમારી ભાષામાં ના લઈ જતા વર્તન આ દસરી વકીલાત ની વર્તન કરે હાથમાં જાય વકીલાત નું વર્તન કરે અને પછી પેલા લેટ વાઈ લેટ ના લે પેલા તેથી કરી અજ્ઞાન માં તેવું ના કહેવાય આધારે કારણ કે તો એમને ફરજ વખત લેફ્ટ રાઈટ લેવું પડે, કારણ કે આપડે ગરાચમાં મિસ્ટ્રીમેન્ટ રાખ્યો અને બરાબર બંદૂક કે કાંઈ ફોડે નહીં તો એનું કારણ શું, જિંદગીરી થવા ન દે એનું નામ સાચું જ્ઞાન છે. એનું સાચું જ્ઞાન તે વકીલાત કરે ને બરાબર. સારું બોલે નઈ જતુભાઈ, ખરાબ બોલે અવળો કે જાય તો શોક ના થાય. એવું વર્તન અંદર છે, નિરંતર વર્તન રહેશે. જેવી રીતે પોતાની ડ્યુટી પર જે જે માણસ રહ્યા છે દરેક જાગ્રત હોય, તે બધે જ્ઞાન હાજર જ હોય. વકીલાત કરતા હોય અને ખોટી વકીલાત થઈ રહી છે તે પોતે જાણે, જ્ઞાન હાજર હોય ને પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતે આ શુદ્ધ સ્વરૂપ નથી. જાણનારો અને જ્ઞેય તે જુદા હોય, તે પેલું જ્ઞેય સ્વરૂપ છે. જે કરે છે, બે કલાક માં આત્મા ચોવીસ કલાક રહે, નિરંતર પ્રતિબિંબ શું હવે શુક્લધાન ને પામી જાય. શુક્લધાન શુક્લધાન છે નહી, સાથે ના કહ્યું ના કહ્યું ના કહ્યું. આ કાળમાં છે તે કાયક સંગીત છે નહી, ના કહ્યું ના કહ્યું ના કહ્યું, તો આ કાયક સંગીત છે શુક્લધાન. અક્રમ વિજ્ઞાન નો, હા અક્રમ વિજ્ઞાન ના આધાર આ વિજ્ઞાન. એટલે આચાર્ય મહારાજે કહ્યું કે આક્રમ વિજ્ઞાન તમે જુદું કેમ પાડ્યું કે છે, મેં કહ્યું અમે જુદું પાડ્યું નથી. હા આક્રમ વિજ્ઞાન ઉદય આવેલું છે, ઉદય મારી ઈચ્છા નહીં, ઉદય આવે એટલે ઉદય પ્રમાણે આ બધું ચાલે છે. શું ચાલે છે ઉદય પ્રમાણે, કારણ કે ક્રમિકમાં દેવું ગણું વાંધો છો, ક્રમિક હોય તો એવું કરીએ, પણ ક્રમિક છે નહીં અત્યારે. અત્યારે ક્રમિક જ્ઞાન છે બધી ગયા, પરંપરા તો એવી છે કે ચાલુ છે, 21,000 વર્ષ સુધી ચાલવાનું છે, એમ પરંપરા છે. હા 21,000 સુધી તો એમને આ શાસન છે, શાસન છે, પણ માર્ગ ચાલુ છે કે બંધ છે. અત્યારે મોક્ષ મોક્ષ માં મોક્ષ નથી, કેવળ જ્ઞાન નથી એમ કે છે, એમ એ દેખાય જ્ઞાન ના નથી, એનો વાંધો નથી આપણે, પણ આ માર્ગ ચાલુ છે. માર્ગ ચાલુ છે નહીં, માર્ગ ચાલુ, ભગવાન નો માર્ગ તો ચાલુ, માર્ગ તો ચાલુ તો ખરો તીર્થંકર, તમને લાગે છે માર્ગ ચાલુ છે? આ માર્ગ ના જનારા બધા લોકો જાય છે, આવે છે મંદિરમાં જાય છે, ડેરામાં જાય છે, પ્રતિક્રમણ કરે છે, સાધુઓના વ્યાખ્યાન સાંભળે છે, એ હિસાબે આપણે એમ કે માર્ગ ચાલુ છે. આચાર્ય મહારાજ ને કહ્યું ક્રમિક માર્ગ બંધ થઈ ગયો છે, અને તમે જે પાંચ પર બેઠા છો એ પાંચ નું બેઝ મંડળ સડી ગયું જ કહ્યું. બેઝમેન પાંચ નું સડી ગયું છે, મને કહે છે શું પુરાવો, માર્ગ બંધ થયો અને કઈ પુરાવો આપતો? મેં તો જો માર્ગ કેવો નથી ચાલુ રહે, કે જો મનમાં હોય એવું વાણીમાં બોલાય ને એવું વર્તનમાં આવે તો માર્ગ ચાલુ રહે. મનમાં હોય એવું વાણીમાં બોલાય ને એવું વર્તન માં આવે એમ ચાલુ રહે, અને એવું ના આવે તો માર્ગ બંધ થાય. બરાબર એટલે મહારાજ એ કહ્યું એવું અમને રહેતું નથી એક સેકન્ડ એ તારે બાર બંધ થઈ ગયું છે ફાંફા મારો ક્યાં જાય બંધ તમને લાગે છે બહાર બંધ થઈ જવાના કારણ ક્યાં છે? એક હોય તો બીજાનું ખોટું હોય, માર્ગ ની તો કઈ પડી નથી, માર્ગ બાજુ પર હોય, પણ એક બીજાનું ખોટું ઠરાવે, પેલો પેલાનું ખોટું ઠરાવે, પેલો પેલાનું ખોટું ઠરાવે, અને ખોટું ઠરાવે નહીં, જૂનું ખોટું ઠરાવે નહીં, જૂઠા માર્ગ નહીં વધુ નથી, જૂઠા માર્ગ ને માર્ગ ચાલુ છે, પણ જૂઠો કેવો એવું મનમાં હોય એવું જ પાછું બોલે અને એવું વચન કરે, અને સાચો હોય તે છે જેવું મનમાં હોય એવું બોલે ને તેવું વર્તન કરે, જૂઠા હતા ની મતભેદ નથી આપડે, આપડે તો જેમ જેવું છે એવું બોલતા નથી એટલે વિરુદ્ધ કરે છે, એટલે માર્ગ બંધ થઈ ગયો, એટલા ટર્નિંગ માર્ગ શરૂ થયો, જયારે પેલું જયારે આત્મવીર્ય વધશે ત્યારે પેલું ઉત્પન્ન થશે ત્યારે આ બંધ થઈ જશે. બરાબર લાખો 1000 2000 5000 10000 લાખ માં તો અમે કરી જવાનું જ કરી દીધું, બસ એટલું જ ત્યાં એટલા પૂરતો ઉદય આવેલો છે. 2500 વર્ષ નો બફે લોકો આવે છે તેમજ બધું આવું જે રહી ગયા છે બધા રખડી ભર્યા છે તે બધાના માટે આ આવે છે, અને છેલ્લી તક છે, છેલ્લી તક છે, પછી રહે તક રહી નથી, પછી ભોખમાં જાય તક રહી નથી, પછી સંસારમાં પુણ્ય થાય ને પુણ્ય વાપરે બધા કરે છે, એટલે ધર્મ રહેશે, ધર્મ રહેશે ભોખ માર્ગ ઉડી જશે, ધર્મ રહેવાનું, ધર્મ જાય ને ફેર અઢારે હજાર તો પુણ્ય બાપ ને આપણે કહ્યું ને આત્મવીર્ય, જો આત્મવીર્ય જાગશે તો પછી પેલો માર્ગ ચાલુ થશે, આત્મવીર્ય જાગે તો પેલો માર્ગ ચાલુ થશે એવું આપણે કહ્યું, શક્યતા ખરી ચાલુ થશે, શક્યતા ખરી ચાલુ થશે, પણ થોડો વખત હાલ લાગશે આવવાનું, 1000 વર્ષ રહેશે આનું, આ જે માર્ગ જે આવે છે ને તે ડાયવર્ઝન માર્ગ રહેશે, કારણ કે બહુ સહેજમાં જ્ઞાન પ્રાપ્ત બધી વસ્તુ ને સહેજમાં સમજાવે તેઓ એમને કોઈ પુસ્તક અહીંયા આપી દે, કવિક માર્ગમાં આવડું બધું શાસ્ત્ર વાંચે અને આ એથી નવકર્મ બોલે બહુ થઈ ગયું, નવકર્મમાં એટલી બધી શક્તિ છે, એટલી બધી ગજબની શક્તિ છે, સમજાય નઈ અમે સમજણ પાડીએ ત્યારે સમજાય, હવે એને સમજણ પાડીએ ને ત્યારે સમજાય, કઈ કઈ રીતે સમજે પહેલી નજરે વાંચનાર ને પહેલી નજરે જ ખબર પડી જાય અહીંયા યોગ્ય આત્મા ને કે છે એના શક્તિ. મનુષ્ય બધા આવા થઈ ગયા છે એટલે એના માર્ગ ના માટે આક્રમ નીકળ્યો, શું નીકળ્યું માર્ગ ને માટે આક્રમ થઈ ગયું, કાયદો હોવો જોઈએ, તારું મન વચન કયા ભલે બદલી ગયું, આ આક્રમ એ બાજુ મૂકી દેશે બધું, એ બાજુ મૂકી દે જેમાં બિલકુલ ચેતન ના હોય એવું કરી નાખે છે, ડિસ્ચાર્જ ભાવ કરી નાખે, શું કરે છે ડિસ્ચાર્જ ભાવ, પેલા ચાર્જ ભાવ કરાય તમે આત્મા કોઈ ચેતન કોઈ જોયું છે ખરું? હાલ ભાઈ આખે તો દેખાય નઈ. દેખાય છે તે શું છે? ઘર દેખાય છે. કયું ચેતન હોય છે? મિશ્ર માં શું શું ચેતન? આવતું ચાલતું ચેતન અને સ્થિર એ જળ. આવતું ચાલતું એ ચેતન નહીં. પછી બીજું શું ચેતન લાગે છે? આપણે જે જીવંત છે, કોઈ પણ વ્યક્તિ જીવન છે, અંદર જીવન છે તે ચેતન. આપણે ચેતન છે તો આપણે આલન ચાલન બધું કરીએ છીએ. આ વ્યાખ્યાન વાપરે છે ચેતન છે. વ્યાખ્યાન કરે છે તે ચેતન છે. વ્યાખ્યાન તો વક્તા કરે છે અને પેલા સાંભળે છે. ચેતન કયું? સાંભળનારની અંદર ચેતન ને બોલનાર માં ચેતન તો ખરું. દેવ માં ચેતન તો ખરું. સાંભળનાર માં ચેતન ને બોલનાર માં ચેતન. ચેતન છે તો બોલે છે અને ચેતન છે તો સાંભળે છે. કારણ કે મોઢું તો કઈ બોલે નહીં સાંભળે. શું દે છે? એ કે છે ચેતન છે એટલે તો બોલે છે કે છે. નહીં તો મૂર્દું હોય તો કે હાલે છે બોલે નહીં કે છે અને સાંભળે નહીં. સાહેબ બોલે છે ચેતન. આમાં ચેતન છે પણ જળ છે. જળ નું એક જળ. બે વસ્તુ. બે વસ્તુ અથડા એટલે અવાજ થાય છે એવું જળ છે. બે વસ્તુ અથડા એટલે અવાજ થાય છે. હા, એટલે ચેતન નો ગુણ નથી. બુદ્ધનો જ ગુણ. બુદ્ધનો તો વાત કરે છે એ રસ્તા છે. તમે જોતા છો ઉનાતા રસ્તા છો. આપડે રેવા રહો રસ્તા છે ઓરિજિનલ ટેપ રેકર. તમે જોતા અને ઉનાતા રસ્તા. રસ્તા શું બોલી રહ્યા છે? એની નોંધ મારી પાસે હોય. પ્રેરણા કરનાર હોય ને એ તો મકે ના જાય. પ્રેરણા કરવાનો જો સ્વભાવ હોય આત્મા નો તો મુખ્ય જાય. જગત આખા બધા જ્ઞાનીઓ બોલેલા. હું બોલું છું. હું બોલું. હા, હું બોલ્યો છું. એવું કદાચ હું બોલ્યો નથી. કોઈ દિવસે બોલ્યો. ભગવાન પોતે જે બોલ્યા તે જ્ઞાન સ્વરૂપ. ભગવાન કેવા જ્ઞાન જેવું એટલે જ્ઞાન સ્વરૂપ બન્યા પછી પણ જયારે વાણી રૂપે બહાર આવ્યું ત્યારે એ પુષ્કળ સ્વરૂપે બહાર આવ્યું. અને એ પુષ્કળ એ જ્ઞાન નથી. તો એ પુષ્કળ સ્વરૂપે જયારે બહાર આવ્યું તો એ વિકસાવ્યું. ભગવાન ભાવી ના કેવિના થયા પછી જે બોલ્યા ની એ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલતી હતી. અરે આ અમારી પણ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે, બાકી જ્ઞાનીઓ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે નહી. જ્ઞાનીઓ પોતે જ બોલે, એમનું જ્ઞાન જતું રહેલું નથી, જ્ઞાનીઓ જ કહેવાય ક્રમિક ભાગના. પણ એ પોતે જ બોલે, હું બોલ્યો ના ત્યાં ખરાબ બોલાવ્યું, ના ત્યાં સારું બોલાવ્યું ને. અને મહાવીર ભગવાન ની સાથે દેશ ના કહેવાય, શું કહેવાય, એમને નિકરાશ કરે છે. એ અમારે એમને નિકરાશ કરે, અમારે અમારું કરે શું કરવાનું, કરતા પણ ના ભાઈ. ખરાબ બોલાય તો એમ જાણીએ, અને સારું બોલાય તો એમ જાણીએ, એને જાણકાર. કઈ ખરાબ હોય નઈ, ભૂલ હોય નઈ, બનતા સુધી કોઈ દાડે ભૂલ નીકળી નથી, કોઈ દાડે ભૂલ નીકળી નથી. અત્યારે એ ભૂલ ના હોય, ભૂલ ના હોય એનું અજ્ઞાન. વ્યવહારમાં ભૂલો થાય અમારે, વાસ્તવિકતા ભૂલ. અમે 20 વર્ષ પર બોલાવે ને, તેનું એક્સપ્લેનેશન આપવા તૈયાર હોય આજે. એક એક સજ્જન જવાબદાર છે, જોઈને બોલીએ છીએ. આ કઈ કોઈ પુસ્તક માં બોલતા નથી, કેવળ જ્ઞાન માં જોઈને બોલીએ, પણ છતાં કેવળ જ્ઞાન નથી. એમનું 4 ડિગ્રી ઊંડું છે અમારું કેવળ જ્ઞાન. થોડું સા તમને છે કેમ કે ત્યાં આગળ જ્ઞાન ગમ્ય છે, જ્ઞાન ગમ્ય ડર બહુ ગમ્ય, પણ જ્ઞાન ગમ્ય છે ત્યાં આગળ. શું છે જ્ઞાન ગમ્ય, બુદ્ધિ ગમ્ય નથી, એ બધું જ્ઞાન ગમ્ય છે. તો એને પછી અનુભવ કહો, ગમે તે બોલો, વિજ્ઞાન છે બધું. આખું અક્રમ વિજ્ઞાન છે, બુદ્ધિ ની કરવું પડે. બુદ્ધિ વાળા સમજી જવે ખરા, સમજે ને, કારણ બુદ્ધિ મારામાં નહીં હોવાથી આ બુદ્ધિ વગર નું જ્ઞાન છે. કેવું છે સાંભળવામાં મજા આવે ના આવે? મને શરૂ કર્યું પુસ્તક લાવો છે. રિયલ સ્વરૂપ એનું જે ગુણ સ્વરૂપ છે, રિયલ સ્વરૂપ છે, શુદ્ધાત્મા સ્વરૂપ છે, તેથી આખા જગત ના શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરે. રિયલ સ્વરૂપ છે, જેથી આખા જગત ના તત્વજ્ઞાન આપણે હવે બહુ ઉત્સેક કરતું હોય એટલે આજથી હવે જીવ નીકળી ગયા પછી પંચભૂત નો નાશ થાય છે, મન નો નાશ થાય છે, તો પ્રકૃતિ નો સ્વભાવ પણ જીવ નો નાશ થાય છે કે જોડે જીવ ની જોડે જાય છે. આ પંચભૂત નો નાશ થાય છે ત્યારે મન નો નાશ થાય છે, દેહ નો નાશ થાય છે, તો જોડે પ્રકૃતિ નો સ્વભાવ પણ નાશ થાય છે કે નથી થતો? આજે સ્થુલ થયેલી પ્રકૃતિ નાશ થઈ જાય છે, પ્રકૃતિ છે ફરી પાછી ઉભી થાય છે. એક ઇફેક્ટિવ પ્રકૃતિ છે અને બીજી કોઝલ પ્રકૃતિ છે. ઇફેક્ટિવ પ્રકૃતિ નાશ થઈ જાય છે અને કોઝલ પ્રકૃતિ ફરી ઉભી થાય છે. સમજાય ને? સમજાય બોલો. પ્રકૃતિ આખી ઇફેક્ટ બધી સંપૂર્ણ નાશ થઈ જાય, માઇન્ડ બાઇન્ડ બધું, માઇન્ડ અહંકાર અહંકાર બધું. બધાનો નાશ થઈ જાય ઇફેક્ટિવ પ્રકૃતિ અને કોઝલ પ્રકૃતિ ઉભી થાય છે. માણસ ને એકાગ્ર ચિત્ત કરવા માટે શું કરવું ઘટે? તેમાં એકાગ્ર નહી થતો ઈશ્વર ભક્તિ માં. પોતાના છોકરા જોડે એકાગ્ર રહે છે કે છોકરા જોડે, લાઈફ જોડે, છોકરા જોડે. મનુષ્ય પ્રકૃતિ સ્વભાવ છે એ તો રહેવાનું, પણ એ ભગવાન પ્રત્યે એકાગ્રતા નથી થતી. એના માટે બેંક નું કરવું, બેંક માં રૂપિયા ગણા ગયા હોય તે કઈ એકાગ્ર થાય ના થયો? બેંક માં રૂપિયા ગણા તે કઈ એકાગ્ર થાય ના થયો? તમે કેમ લાગો? બેંક માં રૂપિયા ગણા બેઠા હોય તો એકાગ્ર થાય ના થયો? માહિત પ્રકૃતિ થઈ ગઈ. શું કે? એ તો માહિત પ્રકૃતિ થઈ ગઈ. માહિત માયાભાઈ પ્રકૃતિ. એ તો માહિત પ્રકૃતિ થઈ. એટલે માયાવાળી, માયાવી, માહિત પ્રકૃતિ. જ્યાં ઇન્ટરેસ્ટ છે ને, જ્યાં ઇન્ટરેસ્ટ ત્યાં આગળ એકાગ્ર થાય. ભગવાન માં ઇન્ટરેસ્ટ જ નથી. એ તો મફત નું નામ દે છે વગર ભગવાન લોકો. કઈ પડેલી જ નથી લોકો ભગવાન. ઇન્ટરેસ્ટ જ નથી. ઇન્ટરેસ્ટ છે ને આ રૂપિયામાં છે, સ્ત્રીમાં. જ્યાં ઇન્ટરેસ્ટ ત્યાં આગળ સુધી એકાગ્ર થાય. એકાગ્ર થવાની શક્તિ જતી રહી નથી. ચિત્ત બહુ સંપૂર્ણ એકાગ્ર રહી શકે એમ. પણ ભગવાન માં ઇન્ટરેસ્ટ વધારો. ભગવાન નો ઇન્ટરેસ્ટ જ છે એની મેર થઈ જશે. આ સમજ માં આવ્યું? બધો વાત કરો ચાલો ને, વાત આવી કઈ વાત નહીં. બધી જાતે વાતચીત થાય. ભગવાન નો એકાગ્ર થાય દવા બતાડી તો થાય. તમે દવા કરજો અને બતાડીને તમે કરજો. પૈસા ગણવા ઘણા ખરા એકાગ્ર જ છે. કેટલા ટકા માણસ દરેક જીવાત્મામાં શક્તિ હોય છે. મન પર ચેતન શક્તિ છે કે મન પર? દરેક જીવાત્મામાં ચેતન શક્તિ હોય છે કે મન મન જ ચેતન છે અને મન પર ચેતન શક્તિ છે? દરેક જીવાત્મામાં ચેતન શક્તિ હોય છે કે નહીં? દરેક જીવાત્મામાં ચેતન શક્તિ તો હોય છે. ચેતન શક્તિ તો હોય છે, પણ એ મન ઉપર હોય છે કે મન ઉપર નથી હોતી? ચેતન શક્તિ મન ઉપર હોય કે મન પર? મનુષ્ય ને બધું છે, મનુષ્ય ને બધું છે. બીજા જાનવરો બધું લિમિટેડ છે. અને મનુષ્ય નું મન અનલિમિટેડ છે, બુદ્ધિ અનલિમિટેડ છે, ચિત્ત અનલિમિટેડ છે, ઇગોઇઝમ અનલિમિટેડ છે. એમનો પ્રશ્ન એવો છે દાદા કે ચેતન શક્તિ મન થી પર છે કે મન મન સાથે છે? કોઈ માણસ નામ ચેતન હોય એવું ખબર પડે તમને? દરેક જીવાત્મા ચેતન શક્તિ હોય છે, પણ મનુષ્ય જીવાત્મા ને માટે ના, પણ ચેતન છે એ ખબર થી પડે તમને? કોઈ વસ્તુ ટચ થાય એટલે તને ખબર પડે કે આ વસ્તુ મને ટચ થઈ છે. કોઈ વસ્તુ મને ટચ થાય તો મને ખબર પડે કે કોઈ વસ્તુ મને ટચ થઈ છે. એટલે ચેતન થી જ્ઞાન થાય છે. એટલે ચેતન થી જ્ઞાન થાય છે. આ વસ્તુ મને એ ચેતન નથી, એ ચેતન નું કામ નથી. ટચ થાય છે એ ખબર પડે છે ને, એ ચેતન નું જ્ઞાન નથી, આત્મા નું જ્ઞાન નથી. ચેતન તે જ આત્મા છે. એટલે ચેતન તે જ આત્મા છે. ચેતન એ જ આત્મા છે. ચેતન એ જ આત્મા છે. શુદ્ધ ચેતન એ જ શુદ્ધ આત્મા. શુદ્ધ ચેતન ગિલોળી ની પૂછડી કપાય છે. ગિલોળી ની પૂછડી કપાય છે, પૂછડી શું થાય છે? પછી હાલે છે તેમાં જીવ ખરો હોય પૂછડી માં. એટલો અમુક ટાઈમ સુધી હાલે છે. એટલો અમુક ટાઈમ સુધી હાલે છે. હા, પણ જીવ ખરો એમાં? જીવ તો મળે જ નહીં ને. જીવ તો મળે જ નહીં ને. જીવ તો ગિલોડી માં છે, પૂછડી માં કઈ થી આવ્યો? પૂછડી ઉતરી થી કેમ થાય છે? એનામાં ચેતન શક્તિ હશે એટલે. એનામાં ચેતન શક્તિ હશે એટલે. તમે કહો જીવ તો ચાલ્યો ગયો, ચેતન ચાલ્યું ગયું, પણ આ શું રહ્યું તારે? તો પેલા આપણા ઇતિહાસ એવું છે કે જેના પાઠક અપાઈ જતા ધર લેતા એ શું છે? પેલા ઇતિહાસ નું હતું કે માથા કપાઈ જતા હતા છતાં ધર લડતા હતા, તો એ શું? એ ચેતન લડતું નથી. એ ચેતન નથી. એ છતે પાવર ચેતન છે. પાવર ચેતન પાવર ચેતન જેમ ગિલોડી ને પૂછડી કપાઈ જાય, જેમ ગિલોડી ની પૂછડી આવે છે જોઈ શકીએ છીએ, એ રીતે મારી શકીએ છીએ આપડે. કોને મારે? બીજા ગમે તે પૂતગલ ને દેહ ને જ પંચમહાભૂત કહેવાય કે ગમે તને? આ દેહ ને બીજા નહી, આ પૂતગલ માં જ આવ્યું હોને નહી. મારું કહેવાનું કે આમાં નહીં, એને આમાં પંચ મહાભૂત નહીં, આમાં ઉપરા મહાભૂત, પણ અમારે આ તો પંચ મહાભૂત નું પદ્ધત છે. આત્મા ના હોય તો એને પંચમહાભૂત. હા, તત્વો બધા રહેવાનો, બધા બળી જવાનો. હે, એ બળી જવાનો. આત્મા નીકળી ગયો ને તો પંચ મહાભૂત નું ખોલ્યું પડી રહે. પછી બાઈ મૂકે તારે, બાઈ મૂકે તારે, બચ્ચાને બારી મૂકે ત્યારે બારી મૂકે પંચ મહાભૂત ઉડી જાય. બધા ઉઠા પડી આકાશ, આકાશ માં ભરી જાય, પૃથ્વી પૃથ્વી માં ભરી જાય, પાણી પાણી માં ભરી જાય, શુદ્ધ ભરી જાય. એક મૂળ ચેતન અને એક પાવર ચેતન. પાવર ચેતન આ કામ કરે છે જગત નું, અને મૂળ ચેતન કઈ કામ કરતું નથી. મૂળ ચેતન થી આ પ્રાવત ચેતન ઉભું થયેલું છે. બેટરી ગયેલી સેલ બેટરી એમાં સાઈન સેલ હોય છે ને, સેલ એ સેલમાં ખરેખર એમાં પાવર ભરેલો હોય છે કે નહીં હોય છે? ક્યાં સુધી રે એનામાં પાવર હોય ત્યાં સુધી? એવું આ પાવર હોય તો ચાલે, આ પાવર ખરા છો. બોડી નો પાવર, લાઈન નો પાવર અને માઇન્ડ નો પાવર, આ ત્રણ પાવર ખરા છે. એ કર્યું એ પાવર છે. આ ખરેખર ચેતન નથી. આ સંસારમાં જે કામ કરી રહ્યું છે એ મૂળ ચેતન નથી, પાવર ચેતન છે. જેમ બેટરીમાં પાવર હોય ત્યાં સુધી, તેલમાં પાવર હોય ત્યાં સુધી, પાવર ના હોય તો કરો પાવર ઉતરે જ જાય છે દાદા, નિરંતર પાવર ઉતરે જ જાય છે. પાવર ખરા થઈ ગયો પણ જીવ માત્ર નો, જીવ માત્ર એવી કોઈ મૂળ શક્તિ હોય તે બીજામાં એવો પાવર કરી શકે કે જેમાં ગિલોડી ની જે શક્તિ હતી પાવર ચેતન આ ખુચડી માં રહી, એવી રીતે બીજામાં પાવર શક્તિ કરી શકે? કોઈ એવો મહાન પુરુષ હોય? મહાન પુરુષ ના ઠંડા જવાની શક્તિ નથી આવેલું. કોઈ માણસ એવો પાછો નથી જયારે ઠંડા જવાની શક્તિ પોતાની સ્વતંત્ર હોય. એ પછી ભગવાન હોય કે ભગવાન ના દાદા હોય, તો લોકો કહેતા ડરે. હું સાથે સાધુ કહી દઉં, શું લોકોને બોલ આવે કે ભગવાન ખોટ લખી મારું શું કહી નાખ્યું? એટલે હાથું બોલો ને શું એટલે મોટા મહાન પુરુષો કશું કરી શકે નહી. આ બધા લોકો મહાન પુરુષો જે બોલે છે ને કે અમે આમ કહી નાખીએ ને તેમ કહી નાખીએ, એટલે કોઈ જવાબ પૂછનાર નથી કે સાહેબ ઠંડા જવાની શક્તિ છે કે અટકે તારે ખબર પડી જાય છે તને. અહી ગળફો બાજુ હોય ને મહાન પુરુષ ને, તે ગળફો નાખે મરી જાય. શું કહે? ડાક્ટર ના બાપ ના બાજુ જગ્યાએ ડાક્ટર ને કહ્યું આટલા બધા ઓપરેશન કરે છે, ગર્ભ કઈ નો ના નીકળે આવે ગળા થી જાય કે કદી ચાલે નહીં. કોઈ દેવાલ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, ઇટ સેલ્ફ પઝલ થયેલું છે. ગોડ હેઝ થોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ, વિજ્ઞાન થી ઉભું થયું છે. કોઈ જે આટલું કશું ના થાય, થાય તો ચડી દે હેલો ભગવાન, તેલ ઉપર ચડી દે હેલો પર તેલ કઈ ના થાય. આ જન્મમાં સંચિત કર્મ ના આધારે મનુષ્ય નું વર્તન હોય છે કે આ રોજના કર્મ ના આધારે નિયમન થાય? આ જન્મ ના મનુષ્ય નું વર્તન એ સંચિત કર્મ ના આધારે હોય છે કે અત્યારના જન્મ ના કર્મ ના હિસાબે એનું ક્રિયમાન કર્મ હોય છે? સંચિત કર્મ ના આધારે વર્તન જે હોય છે એ સંચિત કર્મ ના આધારે કે અત્યારના કર્મ ના આધારે અત્યારના ક્રિયામાન? સંચિત કર્મ ના આધારે છે આ લાઈફ, અને સંચિત કર્મ ના આધારે ક્રિયામાન કર્મ છે. આ ક્રિયામાન કર્મ સંચિત કર્મ ના આધારે જ થયા કરે, અને પ્રારબ્ધ કર્મ એ સંચિત કર્મ ના આધારે જ થયા કરે. અને બીજા નવા કર્મ સંચિત થયા કરે છે, તે આગળ ચાલશે. આ ભાવમાં આ ગયા અવતારના બધા સંચિત કરનાર ચાલશે. કોઈ બોલવું હોય તો બોલો, હા બીજું કશું બોલો તો વાંધો ને, ધ્યાન આપી બધા. આ જન્મ ના કર્મ નું જે જીવ ને સ્વભાવ પડ્યો, જીવ દશા ના જીવો નું જે સ્વભાવ પડ્યો છે, તે સ્વભાવ દેહમાંથી જીવ નીકળી ગયા પછી એની જોડે રહે છે કે પછી થી એનો નાશ થાય છે? આ જીવમાં જે જીવ દશાના જીવો, જીવ દશાના જે જીવો છે એનો જે સ્વભાવ પડેલો છે એ સ્વભાવ આ દેહ નાશ થયા પછી જોડે જાય છે કે સ્વભાવ નો નાશ થઈ જાય છે? નહીં, જોડે જવાનો. આ જે જૂના સ્વભાવ નો નાશ થઈ જવાનો અને નવો એનાથી ઉત્પન્ન થયો. જેમ આપણે કેરી કેરી હોય એ પાછું ફળ ખાઈ જઈએ અને પાછું ગોટલો આમ નાખીએ એટલે પાછું ઉગે તો જોયું ને બધા ફળ ખાઈ જાય છે. કડવા મીઠા ફળ ખાય છે અને બધો બીજ પડે છે. એ બીજ આવતા બહુ પાછા કડવા મીઠા આવશે. ઘૂંટા ઘૂંટા લોકો કયા કયા છે? બેટરી ના પાવર ની બેટ પાવર ઉતરી ગયો, બેટરી ખરા નવો પાવર ભરે છે. નવો પાવર ભરે છે જૂની બેટરીઓ ખરા થાય. બેટરી નો પાવર ખલાસ થયા પછીથી પાછો બેટરી ના પાવર ભરવામાં આવે છે તો તમારા જેવાના ચરણો માં ગયા પછી પાવર પાછો આવે કે નહીં? બેટરી માં જે પાવર બીજો પુરાય છે તો કે આપના જેવાના ચરણો માં જઈએ તો પછી એ પાવર પુરાય કે નહીં? આ ચરણો પાકું લઈ લે તો પાવર બંધ થઈ જાય પુરાતો. નવી બેટરી ભરાતી બંધ થઈ જાય. જૂની બેટરી એક મિનિટ વપરાય. ચરણું પાકું લેવામાં આવે તો પાવર પૂરવાની વાત કરે છે. એવું નહીં, પાવર પુરાય કે નહીં કે બીજો પાવર આર્ધા ભાવ નો નહીં પુરાય, બંધ થઈ જશે. આર્ધા ભાવ નો પાવર પૂરા તો બંધ થઈ જશે, બેટરીઓ બંધ થઈ જશે. ચાણું લેવાથી શું થાય? મુક્તિ થાય. સર્વ દુઃખો થી મુક્તિ થાય આપણી. શિવ દશમ કેવી રીતે જાય? જ્યાં સુધી ભૌતિક સુખ ની લાલચો છે, ભૌતિક સુખ ની આશાઓ છે, ભૌતિક સુખ માં સુખ માનેલું છે ત્યાં સુધી જીવ દશા છે. અને ભૌતિક સુખમાં સુખ નથી એવું માને અને સનાતન સુખ ખોળે ત્યારે શિવ દશા તરફ જાય, પછી શિવ દશા ઉત્પન્ન થાય. ભૌતિક સુખમાં સુખ છે જ નહીં એવું માનવામાં આવે અને સનાતન સુખ જ સાચું સુખ છે એવું માનવામાં આવે ત્યારથી એ દિશામાં એનું પ્રયાણ થાય, ત્યારથી એ છે શિવ થવા મળે. એ પોતે છે જ શિવ. જીવ ને શિવ એક જ છે વસ્તુ, બીજા જુદા છે નહીં. કેવી રીતે એક છે? કે આપણે કોઈ ચંદુલાલ શેઠ હોય, કાકા ગામના શેઠ હોય અને બધા શેઠ શેઠ કર્યા કરતા બહુ માન આપે તો રાત્રે જરા બ્રાંડી પીવે અને બધા પીવે જાય તો શું કરે? ચંદુલાલ રહે પછી શું થાય? હા, એટલે હું ઇન્ડિયા નો પ્રેસિડેન્ટ છું એવું બધું બોલે. શું બોલે? હું ઇન્ડિયા નો પ્રેસિડેન્ટ છું, નામ છું, તેમ છું, આ ધ્યાન નો છો, હિસાબ ધ્યાન તો કાલે તગડી મરી આવું બધું વાતો કરે એટલે આપડે ના સમજીએ કે આ સંતુલન હોય. એ જીવ દશા છે. જીવ દશા કઈ? હા, હું ધ્યાન કાઢી બધી બધી જીવ દશા છે અને પછી આ ઉતરી જાય એટલે પછી સમાઈ જાય. આ દારૂ નું ઘેન થયેલું બધાને નહીં, આ સંસાર નું દારૂ નું ઘેન થયેલું છે. આ ઘેન ઉતરી જાય એટલે શી દશા? સાંભળ્યું છે કે અંદર બેઠેલો ભગવાન જગત માં બધા નાટક કરે છે, તે સાચું છે. ભગવાન નાટક કરતા હોય તો આપણે નાટકી ને બોલાવો જ પડે નહીં ને અહીંયા. અને આ સિનેમા ની બધી એક્ટ